उत्तरखंड अध्याय 104 वामन अवतारना वैभवनु वर्णन श्री महादेव जी कहे छे। हे पार्वती, प्रहलाद ने विरोचन नामे पुत्र थयो। विरोचन एटले के विमोचन बाहु विमोचन महाबाहु बलिनो जन्म थयो, एटले के विरोचन थी महाबाहु बलिनो जन्म थयो। बलिधर्मग्नों में श्रेष्ठ सत्य प्रतिज्ञ जितेन्द्रिय नित्य धर्मपरायण पवित्र ने श्री हरिना प्रियतम भक्त था। तेओ महान बलवान था। तेमणे इंद्र सहित संपूर्ण देवताओं ने मरुदगणों ने जीतीने त्रणे लोक ने पोताने आधीन करी लीधा था। आ प्रमाणे तेओ समस्त त्रिलोकीनु राज्य करता था। तेमना शासनकाळ में पृथ्वी खेड़िया विना ज अनाजनु उत्पादन थतु हतु અને ખેતીમાં ઘણી વધારે અનાજની અન્નની ઉપજ થતી હતી। બધી ગાયો ખૂબ દૂધ આપતી હતી અને બધા વૃક્ષો ફળ ફૂલોથી લદાયેલા રહેતા હતા। બધા મનુષ્ય પાપોથી દૂર રહીને પોતપોતાના ધર્મમાં લાગ્યા રહેતા હતા। કોઈને કોઈ પ્રકારની ચિંતા ન હતી। બધા લોકો સદા ભગવાન ઋષિકેશની પૂજા કર્યા કરતા હતા। આ પ્રમાણે દૈત્યરાજ બલિ ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યા। इंद्र वगैरह देवता दास भावे तेमनी सेवा में उभा रहता था। बलि ने पोताना बलनो अभिमान हतुं। तेओ त्रणे लोकनु ऐश्वर्य भोगवी रह्या हता। आ बाजू महर्षि कश्यप पोताना पुत्र इंद्र ने राज्य थी वंचित जोईने तेमना हितनी इच्छा थी श्रीहरि ने प्रसन्न करवा माटे पत्नी सहित तपस्या करवा लाग्या। धर्मात्मा कश्यपे पोतानी भार्या आदिति साथे पयोव्रतनुं अनुष्ठान कर्युं अने तेमां देवताओना स्वामी भगवान जनार्दननु पूजन कर्यु। त्यार पछी पण 1000 वर्षो सुधी तेओ श्री हरिना आराधना करता रह्या। त्यारे सनातन देवता भगवान विष्णु भगवती लक्ष्मीनी साथे तेमनी सामे प्रगट थया। जगदीश्वर श्री हरिने सामे जोईने द्विज श्रेष्ठ कश्यपनु हृदय आनंद मग्न थई गयु। तेमणे अदितिनी साथे प्रणाम करीने भगवाननी स्तुति करी। त्यारे भगवान बोलिया, हे विप्रवर, तमारू कल्याण थाओ, तमे भक्तिपूर्वक मारी पूजा करी छे, तेथी हूँ बहु संतुष्ट छू। तमे कोई वर मागो, हूँ तमारो मनोरथ पूर्ण करीश। कश्यप जीए कह्युं, हे देवेश्वर, दैत्यराज बलिए त्रणे लोक ने बलपूर्वक जीती लीधा छे। तमे मारा पुत्र थईने देवताओनुं हित करो। जे कोई उपाय पण मायापूर्वक बलि ने परास्त करीने मारा पुत्र इंद्र ने त्रिलोकनु राज्य प्रदान करो। कश्यप जी ना प्रमाणे कहेवाथी भगवान विष्णुए तथास्तु कहीने तेमनी प्रार्थनानो स्वीकार कर्यो अने देवताओना मुखे पोतानी स्तुति सांभळता रहीने तेओ त्यांथी अंतरध्यान थई गया। तेज समये महात्मा कश्यपना पत्नी अदितिना गर्भमां भूतभावन भगवाननु शुभागमन थयुं। त्यार पछी 1000 वर्ष पसार थया बाद अदितिए वामन रूपधारी भगवान विष्णु ने जन्म आप्यो। तेओ ब्रह्मचारी ना वेश मा हता। संपूर्ण वेदांगों मा तेमनुं ज तत्व दृष्टिगोचर थाय छे। तेओ मेखला मृगचर्म अने दंड वगैरे चिन्होथी शोभी रह्या हता। इंद्र वगैरे बधा देवता तेमना दर्शन करीने महर्षिओनी साथे तेमनी स्तुति करवा लाग्या। त्यारे भगवाने प्रसन्न थईने ते श्रेष्ठ देवताओने कह्युं, हे देवताओ, आ समये मारे शुं करवुं जोईए ए मने कहो। देवता बोल्या, हे मधुसूदन, आ समये राजा बलिनो यज्ञ चाली रह्यो छे, तेथी आवा अवसर पर ते कांई पण आपवानी ना पाड़ी सकतो नथी। प्रभो, तमे दैत्यराज पासेथी त्रणे लोक मांगीने इंद्रने आपवानी कृपा करो। देवताओना प्रमाणे कह्या पछी भगवान वामन यज्ञशाळामां महर्षियोनी साथे बैठेला राजा बलिनी पासे आव्या। ब्रह्मचारीने आवेला जोईने दैत्यराज एकदम उभा थई गया अने मलकाता मुखे बोल्या, अभ्यागत हमेशा विष्णुनुं ज स्वरूप छे, तेथी तमे साक्षात विष्णु ज अहीं पधार्या छो। आम कहीने तेमणे ब्रह्मचारीने फूलोना आसन पर बेसाडीने तेमनुं विधिपूर्वक पूजन कर्युं अने चरणोमां पड़ीने प्रणाम करीने गदगद वाणीमां कह्युं, हे विप्रवर, तमारू पूजन करीने आजे हूँ कृतार्थ ने धन्य थई गयो। मारू जीवन सफल छे। कहो, हूँ तमारू क्यों प्रिय कार्य करूँ। હે દ્વિજ શ્રેષ્ઠ, તમે કઈ વસ્તુની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી મારી પાસે આવ્યા છો એ તરત જણાવો, હું તમને અવશ્ય આપીશ. વામનજી બોલ્યા, મહારાજ મને ત્રણ પગલા ભૂમિ આપો, કેમ કે ભૂમિદાન બધા દાનોમાં શ્રેષ્ઠ છે. જે ભૂમિનું દાન કરે છે અને જે તે દાનને ગ્રહણ કરે છે તે બંને પુણ્યાત્મા છે, તે બંને અવશ્ય સ્વર્ગગામી થાય છે. તેથી તમે મને ત્રણ ડાગલા ભૂમિનું દાન કરો, એટલે કે પગલા. આ સાંભળીને રાજા બલિએ પ્રસન્નતાપૂર્વક કહ્યું, બહુ સારું. ત્યાર પછી તેમણે વિધિપૂર્વક ભૂમિદાનનો વિચાર કર્યો. દૈત્યરાજને આ પ્રમાણે કરતા જોઈને તેમના પુરોહિત શુક્રાચાર્યજી બોલ્યા, રાજન આ સાક્ષાત પરમેશ્વર વિષ્ણુ છે. દેવતાઓની પ્રાર્થનાથી અહીં પધાર્યા છે અને તમને બ્રહ્મમાં નાખીને સંપૂર્ણ પૃથ્વી હડપ કરવા ચાહે છે. તેથી આ મહાત્માને પૃથ્વીનું દાન આપશો નહીં, મારા કહેવા પ્રમાણે કોઈ બીજી વસ્તુ આપો, ભૂમિ આપશો નહીં. આ સાંભળીને રાજા બલિ હસી પડ્યા અને ધૈર્યપૂર્વક ગુરુને કહ્યું, હે બ્રહ્મન, મેં બધું પુણ્ય ભગવાન વાસુદેવની પ્રસન્નતા માટે જ કર્યું છે. તેથી જો સ્વયં વિષ્ણુ જે અહીં પધાર્યા છે ત્યારે તો આજે હું ધન્ય થઈ ગયો. તેમને માટે તો આજે મને આ પરમ સુખમય જીવન પણ આપી દેવામાં સંકોચ થશે નહીં. તેથી આ બ્રાહ્મણ દેવતાને આજે હું ત્રણેય લોકનું દાન પણ અવશ્ય આપીશ. આ પ્રમાણે કહીને રાજા બલિએ બહુ ભક્તિપૂર્વક બ્રાહ્મણના બે પગ ધોયા અને હાથમાં જળ લઈને વિધિપૂર્વક ભૂમિદાનનો સંકલ્પ કર્યો. દાન આપીને નમસ્કાર કરીને દક્ષિણામાં ધન આપ્યું અને પ્રસન્ન થઈને પૂછ્યું, બ્રહ્મન આજે તમને ભૂમિદાન કરીને હું મારી જાતને ધન્ય અને કૃતકૃત્ય માનું છું. તમે પોતાની ઈચ્છા અનુસાર આ પૃથ્વીને ગ્રહણ કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ દૈત્યરાજ બલિને કહ્યું, હે રાજન, હું તમારી સામે જ હવે પૃથ્વીને માપું છું. આમ કહીને પરમેશ્વરે વામન બ્રહ્મચારીનું રૂપ ત્યાગી દીધું અને વિરાટ રૂપ ધારણ કરીને આ પૃથ્વીને લઈ લીધી. સમુદ્ર, પર્વત, દ્વીપ, દેવતા, અસુર અને મનુષ્યો સહિત આ પૃથ્વીનો વિસ્તાર 50 કરોડ યોજન છે, પરંતુ તેને ભગવાન મધુસૂદને એક જ પગમાં માપી લીધી. પછી દૈત્યરાજને કહ્યું, રાજન હવે શું કરો? ભગવાનનું તે વિરાટ રૂપ મહાન તેજસ્વી હતું અને મહાત્મા ઋષિઓ તથા દેવતાઓના હિતને માટે પ્રગટ થયું હતું. હું તથા બ્રહ્માજી પણ તેને જોઈ શકતા ન હતા. ભગવાનનો તે ચરણ આખી પૃથ્વીને ઓળંગીને 100 યોજન સુધી આગળ વધી ગયો. તે સમયે સનાતન ભગવાન દૈત્યરાજ બલિને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા અને તેમને પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા. ભગવાનના વિશ્વરૂપના દર્શન કરીને દૈત્યરાજ બલિના હર્ષની સીમા ન રહી. તેમના નેત્રોમાં આનંદના આંસુ છલકાઈ ગયા. તેમણે ભગવાનને નમસ્કાર કરીને સ્તોત્રો દ્વારા તેમની સ્તુતિ કરી અને પ્રસન્ન ચિત્તે ગદગદ વાણીમાં કહ્યું, પરમેશ્વર તમારા દર્શન કરીને હું ધન્ય અને કૃતકૃત્ય થઈ ગયો. તમે આ ત્રણે લોકને ગ્રહણ કરો. ત્યારે સર્વેશ્વર વિષ્ણુએ પોતાના બીજા પગને ઉપર તરફ ફેલાવ્યો. તે નક્ષત્ર, ગ્રહો અને દેવલોકને ઓળંગીને બ્રહ્મલોકના અંત સુધી પહોંચી ગયો. તેમ છતાં તે પગ મૂકવાની પૂરી જગા ન મળી. તે સમયે પિતામહ બ્રહ્માજીએ દેવાધિદેવ ભગવાનના ચક્ર, કમળ વગેરે ચિહ્નોથી અંકિત ચરણને જોઈને હર્ષયુક્ત ચિત્તે પોતાને ધન્ય માન્યા અને પોતાના કમંડળના જળથી ભક્તિપૂર્વક તે ચરણને ધોયો. શ્રી વિષ્ણુના પ્રભાવથી તે ચરણોદક અક્ષય થઈ ગયું. તે તીર્થભૂત નિર્મળ જળ મેરુ પર્વતના શિખર પર પડ્યું અને જગતને પવિત્ર કરવા માટે ચારે દિશાઓમાં વહેવા લાગ્યું. તે ચારે ધારાઓ ક્રમશઃ સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રાના નામથી પ્રસિદ્ધ થઈ. મેરુના દક્ષિણ તરફ જે ધારા ગઈ તેનું નામ અલકનંદા થયું. તે ત્રણ ધારામાં વિભક્ત થવાના કારણે ત્રિપુતગા અને ત્રિસ્તોત્રા કહેવાય. તે લોકપાવની ગંગા ત્રણ નામે પ્રસિદ્ધ થઈ. ઉપર સ્વર્ગલોકમાં મંદાકિની, નીચે પાતાળ લોકમાં ભોગવતી તથા મધ્ય અર્થાત મર્ત લોકમાં વેગવતી ગંગા કહેવાય. આ ગંગા મનુષ્યને પવિત્ર કરવા માટે પ્રગટ થઈ છે. એનું સ્વરૂપ કલ્યાણમય છે. હે પાર્વતી, જ્યારે ગંગા મેરુ પર્વત પરથી નીચે આવી રહ્યા હતા તે સમયે મેં પોતાને પવિત્ર કરવા માટે તેમને મસ્તક પર ધારણ કરી લીધા. જે વિષ્ણુ ચરણોથી નીકળેલી ગંગાનું પાવન જળ પોતાના મસ્તક પર ધારણ કરશે અથવા તેના જળનું પાન કરશે તે નિસંદેહ સંપૂર્ણ જગતને પૂજ્ય થશે. ત્યાર પછી રાજા ભગીરથ અને મહા તપસ્વી ગૌતમે તપસ્યા દ્વારા મારી પૂજા કરીને ગંગાજીને માટે મારી પાસે યાચના કરી ત્યારે મેં સંપૂર્ણ વિશ્વનું હિત કરવા માટે કલ્યાણમયી વૈષ્ણવી ગંગાનું જળ તે બંને મહાત્માઓને માટે પ્રસન્નતાપૂર્વક દાન કર્યું. મહર્ષિ ગૌતમે જે ગંગાને લઈ ગયા તે ગૌતમી એટલે ગોદાવરી કહેવાય છે, અને રાજા ભગીરથે જેને પૃથ્વી પર ઉતાર્યા તે ભાગીરથી ગંગાના નામે પ્રસિદ્ધ થઈ. આમે પ્રસંગવશ તમને ગંગાજીના પ્રાદુર્ભાવની કથા કહી છે. ત્યાર પછી ભક્ત વત્સલ ભગવાન નારાયણે દૈત્યરાજ બલિને રસાતળનો ઉત્તમ લોક પ્રદાન કર્યો અને તેમને બધા દાનવો નાગો તથા જળજંતુઓના કલ્પ પર માટે રાજા બનાવી દીધા. આ પ્રમાણે કશ્યપ નંદન વામનનો વેશ ધારણ કરીને અવિનાશી ભગવાન વિષ્ણુએ બલિ પાસેથી ત્રણેય લોક લઈને તેને પ્રસન્નતાપૂર્વક ઇન્દ્રને આપી દીધા. ત્યારે દેવતા ગંધર્વ તથા પરમ તપસ્વી ઋષિઓએ દિવ્ય સ્તોત્રો વડે ભગવાનની સ્તુતિ તથા પૂજા કરી. ત્યાર પછી પોતાનું વિરાટ સ્વરૂપ સમેટીને ભગવાન અચ્યુત ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે પ્રભાવશાળી શ્રી વિષ્ણુએ ઇન્દ્રની રક્ષા કરી અને ઇન્દ્રે તેમની કૃપાથી ત્રણેય લોકનું મહાન ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું. હે શુભે, મેં તમને આ વામન અવતારના વૈભવનું વર્ણન કહી સંભળાવ્યું. અધ્યાય 104મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.